श्री पद्म पुराण उत्तरखंड अध्याय 67 श्रीमद भगवद गीता ना छठा अध्याय नु महात्म्य श्री भगवान कहे छे, हे सुमुखी, हवे हूँ छठा अध्याय नु महात्म्य कहू छु, जेने सांभळनार मनुष्य ने माटे मुक्ति हस्तगत थी जाए छे। गोदावरी नदी ना तट पर प्रतिष्ठानपुर एटले पैठण नामे एक विशाल नगर छे, ज्यां पीपलेशना नामे प्रसिद्ध थईने रहू छू। ते नगरमां जानश्रुति नामना एक राजा रहता हता, जे भूमंडळनी प्रजाने अत्यंत प्रिय हता। तेमनो प्रताप मार्तंड्य मंडळ एटले सूर्य मंडळना प्रचंड तेज जेवो जणातो हतो। दररोज थनारा तेमना यज्ञना धुमाड़ाथी नंदनवनना कल्पवृक्ष ए रीते काळा पड़ी गया हता। जाने राजानी असाधारण दानशीलता जोईने ते लजवाई गया होय। तेमना यज्ञमां प्राप्त पुरोडासना रसास्वादमां सदा आसक्त होवाना कारणे देवताओ कदी प्रतिष्ठानपुरने छोड़ीने बहार जता न हता। तेमना दान समये जोड़ेली जळनी धारा प्रतापरूपी तेज अने यज्ञना धुमाड़ाथी पुष्ट थईने मेघ यथा समय वृष्टि करता हता। ते राजाना शासनकाळमां ईतियो एटले खेतीमां थनारा छ प्रकारना उपद्रवोने माटे क्यांय थोड़ी पण जग्या न हती अने सारी नीतिओनो सर्वत्र प्रचार थतो हतो। तेओ वावड़ी कूवा अने तळाव खोदावाना बहाने जाणे दररोज पृथ्वीनी अंदरना खजानानो अवलोकन करता हता। एकवार राजाना दान तप यज्ञ अने प्रजापालनथी संतुष्ट थईने स्वर्गना देवता तेमने वरदान आपवा माटे आव्या। તેઓ કમળનાળ જેવા ઉજ્જવળ હંસોનું રૂપ ધારણ કરીને પોતાની પાંખો હલાવતા રહીને આકાશ માર્ગે જવા લાગ્યા। બહુ જ ગતિપૂર્વક ઉડી રહેલા બધા હંસ પરસ્પર વાતો પણ કરતા જતા હતા। તેમનામાંથી ભદ્રાશ્વ વગેરે 2-3 હંસ વેગથી ઉડીને આગળ નીકળી ગયા। ત્યારે પાછળવાળા હંસોએ આગળ જનારાઓને સંબોધિત કરીને કહ્યું, અરે ભાઈ ભદ્રાશ્વ, તમે લોકો ઉતાવળા થઈને આગળ કેમ ગયા? આ માર્ગ બહુ દુર્ગમ છે, એમાં આપણે બધાએ સાથે મળીને ચાલવું જોઈએ। શું તમને દેખાતું નથી આ સામે જ પુણ્યમૂર્તિ મહારાજ જાન શ્રુતિનું તેજ પુંજ અત્યંત સ્પષ્ટ રૂપે પ્રકાશિત થઈ રહ્યું છે? તે તેજથી ભસ્મ થવાની આશંકા છે, તેથી સાવધાન થઈને ચાલવું જોઈએ। પાછળવાળા હંસોના વચન સાંભળીને આગળવાળા હંસો હસી પડ્યા અને મોટેથી તેમની વાતને અવગણના કરતા બોલ્યા, અરે ભાઈ, શું આ રાજા જાનશ્રુતિનું તેજ બ્રહ્મવાદી મહાત્મા રેકવના તેજથી પણ વધારે તીવ્ર છે? હંસોની આ વાત સાંભળીને રાજા જાનશ્રુતિ પોતાના ઊંચા મહેલની છત પરથી ઉતરી ગયા અને સુખપૂર્વક આસન પર બેસીને પોતાના સારથીને બોલાવીને કહ્યું, જાઓ મહાત્મા રેકવને અહીં લઈ આવો। રાજાનું અમૃતમય વચન સાંભળીને મહ નામનો સારથી પ્રસન્નતા સાથે નગરની બહાર નીકળ્યો। સર્વપ્રથમ તેણે મુક્તિદાયીની કાશીપુરીની યાત્રા કરી, જ્યાં જગતના સ્વામી ભગવાન વિશ્વનાથ મનુષ્યને ઉપદેશ આપ્યા કરે છે। ત્યાર પછી તે ગયા ક્ષેત્રમાં ગયો, જ્યાં પ્રસન્ન નેત્રોવાળા ભગવાન ગદાધર સંપૂર્ણ લોકોને ઉદ્ધાર કરવા માટે નિવાસ કરે છે। ત્યાર પછી અનેક તીર્થોમાં ભ્રમણ કરતો રહીને તે સારથી પાપનાશીની મથુરામાં ગયો। આ ભગવાન શ્રીકૃષ્ણનું આદિસ્થાન છે, તે પરમ મહાન અને મોક્ષપ્રદ છે। વેદ અને શાસ્ત્રોમાં તે તીર્થ ત્રિભુવનપતિ ભગવાન ગોવિંદના અવતાર સ્થાનના નામે પ્રસિદ્ધ છે। અનેક દેવતાઓ અને બ્રહ્મર્ષિઓ તેનું સેવન કરે છે। મથુરા નગર કાલિંદી યમુનાના કિનારે શોભી રહ્યું છે, તેની આકૃતિ અર્ધચંદ્ર જેવી પ્રતીત થાય છે। તે બધા તીર્થોના નિવાસથી પરિપૂર્ણ છે, પરમ આનંદ પ્રદાન કરવાના કારણે તે સુંદર પ્રતીત થાય છે। ગોવર્ધન પર્વતના કારણે મથુરા મંડળની શોભા વિશેષ વધી ગઈ છે, તે પવિત્ર વૃક્ષ લતાઓથી આવૃત છે, તેમાં 12 વન છે। તે પરમ પુણ્યમય તથા સર્વને વિશ્રામ આપનારા શ્રુતિઓના સારભૂત ભગવાન શ્રીકૃષ્ણની આધારભૂમિ છે। ત્યાર પછી મથુરાથી પશ્ચિમ અને ઉત્તર તરફ બહુ દૂર ગયા પછી સારથીને કાશ્મીર નામનું નગર દેખાયું, જ્યાં શંખ જેવા ઉજ્જવળ ગગનચુંબી મહેલોની હારમાળા ભગવાન શંકરના અટહાસની જેમ શોભાયમાન છે, જ્યાં બ્રાહ્મણોના શાસ્ત્રીય આલાપ સાંભળીને મૂંગા માણસો પણ સુંદર વાણી અને પદોનું ઉચ્ચારણ કરતા રહીને દેવતા જેવા થઈ જાય છે, જ્યાં નિરંતર થનારા યજ્ઞના ધુમાડાથી વ્યાપ્ત હોવાના કારણે આકાશ મંડળ વાદળોથી ઘો ધોવાતું રહેવા છતાં પોતાની કાળાશ છોડતું નથી, જ્યાં ઉપાધ્યાયની પાસે આવીને છાત્રો જન્મકાળના અભ્યાસથી સંપૂર્ણ કળાઓ સ્વતઃ ભણી લે છે તથા જ્યાં મણિકેશ્વર નામે પ્રસિદ્ધ ભગવાન ચંદ્રશેખર મનુષ્યોને વરદાન આપવા માટે નિત્ય નિવાસ કરે છે, કાશ્મીરના રાજા માણિકેશે દિગ્વિજયમાં સમસ્ત રાજાઓને જીતીને ભગવાન શિવની પૂજા કરી હતી, ત્યાર પછી તેમનું નામ માણિકેશ્વર થઈ ગયું છે। તેમના જ મંદિરના દરવાજા પર મહાત્મા રેક્ય એક નાનકડી ગાડી પર બેસીને પોતાના અંગોને ખંજવાળતા રહીને વૃક્ષની છાયાનું સેવન કરી રહ્યા હતા। આવી અવસ્થામાં સારથીએ તેમને જોયા। રાજાએ બતાવેલા ભિન્ન ભિન્ન ચિહ્નોથી તેણે તરત જ રેકવને ઓળખી લીધા અને તેમના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું, બ્રહ્મન, તમે ક્યાં સ્થાન પર રહો છો? તમારું પૂરું નામ શું છે? તમે તો સદા સ્વચ્છંદ વિચરનારા છો, પછી અહીં શા માટે રોકાયા છો? આ સમયે તમારો વિચાર શું કરવાનો છે? સારથીના વચન સાંભળીને પરમ આનંદમાં ડૂબેલા મહાત્મા રેક્ય થોડો વિચાર કરીને તેને કહ્યું, જો કે હું પૂર્ણ કામ છું, મારી કોઈ વસ્તુની કામના નથી, તેમ છતાં કોઈ પણ મારી મનોવૃત્તિ અનુસાર પરિચર્યા કરી શકે છે। રેકવના હાર્દિક અભિપ્રાયને આદરપૂર્વક ગ્રહણ કરીને સારથી રાજાની પાસે ગયો। ત્યાં જઈને રાજાને પ્રણામ કરીને તેણે હાથ જોડીને બધા સમાચાર કહ્યા। તે સમયે સ્વામીના દર્શનથી તેના મનમાં બહુ પ્રસન્નતા હતી। સારથીની વાત સાંભળીને રાજાના નેત્ર આશ્ચર્યથી ચકિત થઈ ગયા। તેમના મનમાં રેક્યનો સત્કાર કરવાની શ્રદ્ધા જાગૃત થઈ। તેમણે બે ખચ્ચરીઓથી જવડેલી ગાડી લઈને કાશ્મીરની યાત્રા કરી। તેમણે પોતાની સાથે મોતીના હાર, સારા સારા વસ્ત્ર અને 1000 ગાયો પણ લીધી। કાશ્મીર મંડળમાં મહાત્મા રેક્ય જ્યાં રહેતા હતા તે સ્થાન પર જઈને રાજાએ બધી વસ્તુઓ તેમને નિવેદન કરી દીધી અને પૃથ્વી પર પડીને સાષ્ટાંગ પ્રણામ કર્યા। મહાત્મા રેકવા અત્યંત ભક્તિપૂર્વક ચરણોમાં પડેલા રાજા જાનશ્રુતિ પર ક્રોધિત થઈ ગયા અને બોલ્યા, અરે શુદ્ર, તું દુષ્ટ રાજા છે, શું તું મારું વૃતાંત જાણતો નથી? આ ખચ્ચરીઓથી જોતરેલી તારી ઊંચી ગાડી લઈ જા, આ વસ્ત્ર, આ મોતીઓનો હાર અને આ દૂધ આપતી ગાયો પણ લઈ જા। આ પ્રમાણે આજ્ઞા આપીને રેકવે રાજાના મનમાં ભય ઉત્પન્ન કરી દીધો। ત્યારે રાજાએ શ્રાપના ભયથી મહાત્મા રેકવના બંને ચરણ પકડી લીધા અને ભક્તિપૂર્વક કહ્યું, હે બ્રહ્મન, મારા પર પ્રસન્ન થાઓ। હે ભગવાન, તમારામાં અદ્ભુત મહાત્મય કઈ રીતે આવ્યું? પ્રસન્ન થઈને મને યથાર્થ કહો। રેકવે કહ્યું, હે રાજન, હું દરરોજ ગીતાના 6ઠા અધ્યાયનો પાઠ કરું છું, તેથી મારું તેજ દેવતાઓ માટે પણ અસહ્ય છે। ત્યાર પછી પરમ બુદ્ધિમાન રાજા જાનશ્રુતિ યત્નપૂર્વક મહાત્મા રેકવો પાસે ગીતાના 6ઠા અધ્યાયનો અભ્યાસ કર્યો, તેનાથી તેને મોક્ષ પ્રાપ્તિ થઈ। આ બાજુ રેકવો પણ ભગવાન માણિકેશ્વરની સમીપ મોક્ષદાયક ગીતાના 6ઠા અધ્યાયનો જપ કરીને સુખપૂર્વક રહેવા લાગ્યા। હંસનું રૂપ ધારણ કરીને વરદાન આપવા માટે આવેલા દેવતાઓ પણ વિસ્મિત થઈને સ્વેચ્છા અનુસાર ચાલ્યા ગયા। જે મનુષ્ય સદા એક જ અધ્યાયનો પાઠ કરે છે તે પણ ભગવાન વિષ્ણુના સ્વરૂપને પ્રાપ્ત થાય છે, એમાં જરા પણ સંદેહ નથી। અધ્યાય 67 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।